શ્રીમદ ભાગવત મહાત્મય ચોથો અધ્યાય. શ્રીમદ ભાગવતનું સ્વરૂપ, પ્રમાણ, શ્રોતા વક્તાના લક્ષણો, શ્રવણ વિધિ અને મહાત્મય. સોનકાદિ ઋષિઓએ કહ્યું, સુતજી આપે અમને બહુ સારી વાત જણાવી. આપ દીર્ઘાયુ થાઓ, આપ ચિરંજીવ થાઓ અને ચિરકાળ સુધી અમને આ જ પ્રકારનો ઉપદેશ આપતા રહો. આજે અમે આપના મુખેથી શ્રીમદ ભાગવતનું અપૂર્વ મહાત્મય સાંભળ્યું છે. સુતજી, હવે આપ અમને અત્યારે શ્રીમદ ભાગવતનું સ્વરૂપ શું છે એ કહો, તેનું પ્રમાણ, તેની શ્લોકોની સંખ્યા કેટલી છે, કઈ વિધિથી તેનું શ્રવણ કરવું, શ્રીમદ ભાગવતના શ્રોતા અને વક્તાના લક્ષણો ક્યાં છે, અર્થાત તેના વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ. સુતજી કહે છે, હે ઋષિઓ, શ્રીમદ ભાગવત અને ભગવાનનું સ્વરૂપ સદા એક જ છે અને તે છે સચિદાનંદ ઘનમય. ભગવાન શ્રી કૃષ્ણમાં જેમને લગ્ની લાગી છે તે ભાવુક ભક્તોના હૃદયમાં જે ભગવાનના માધુર્ય ભાવને અભિવ્યક્ત કરનાર, તેમના દિવ્ય માધુર્ય રસનું આસ્વાદન કરાવનાર સર્વોત્કૃષ્ટ વચનામૃત છે તેને શ્રીમદ ભાગવત સમજો. જે વાક્ય જ્ઞાન વિજ્ઞાન ભક્તિ અને તેમના અંગભૂત સાધન ચતુષ્ટયને પ્રકાશિત કરનાર છે તથા જે માયાનું મર્દન કરવામાં સમર્થ છે તેને પણ તમે શ્રીમદ ભાગવત સમજો. શ્રીમદ ભાગવત અનંત અક્ષર સ્વરૂપ છે, તેના નિયત પ્રમાણને ખરેખર કોણ જાણી શકે. પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને 4 શ્લોકમાં માત્ર તેની ઝાંખી કરાવી હતી. હે વિપ્રો, આ ભાગવતના અતાંગ ઊંડાણમાં ડૂબકી લગાવીને તેમાંથી પોતાની અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવામાં માત્ર બ્રહ્મા વિષ્ણુ ને શંકર ભગવાન વગેરે જ સમર્થ છે, બીજું કોઈ નહીં. પરંતુ જેમની બુદ્ધિ વગેરે વૃત્તિઓ સીમિત છે એવા લોકોનું કલ્યાણ થાય એ માટે શ્રી વ્યાસજીએ પરીક્ષિત અને સુખદેવજીના સંવાદ રૂપે જેનું ગાન કર્યું છે તેનું નામ શ્રીમદ ભાગવત છે. તે ગ્રંથની શ્લોક સંખ્યા 18,000 છે. આ ભવસાગરમાં જે જીવો કળિયુગ રૂપી ગ્રહ મગર દ્વારા ગ્રસ્ત છે તેમના માટે શ્રીમદ ભાગવત જ એકમાત્ર આધાર છે. હવે ભગવાન શ્રીકૃષ્ણની કથાનો આશ્રય લેવાવાળા શ્રોતાઓનું વર્ણન કરે છે. શ્રોતા બે પ્રકારના માનવામાં આવ્યા છે, પ્રવર એટલે કે ઉત્તમ તથા અવર એટલે અધમ. પ્રવર શ્રોતાઓમાં ચાતક, હંસ, શુક અને મીન વગેરે કેટલાક ભેદ છે. અવર શ્રોતાઓમાં વૃક, ભૃંડ, વૃષ અને ઉષ્ટ એટલે ઊંટ વગેરે કેટલાક ભેદ બતાવવામાં આવ્યા છે. ચાતકને જેમ વરસાદના પાણીની જ સ્પૃહા હોય છે, બીજા પાણીને તે અડકતું પણ નથી, તે જ પ્રમાણે જે શ્રોતાઓ સર્વ કાંઈ છોડીને માત્ર શ્રીકૃષ્ણ સાથે સંબંધિત શાસ્ત્રોના શ્રવણનું વ્રત લે છે તેવા શ્રીકૃષ્ણ કથાપરાયણ શ્રોતાઓને ચાતક શ્રોતા કહેવામાં આવે છે. જેમ હંસ દૂધની સાથે ભળી જઈને એકરૂપ થઈ ગયેલા જળમાંથી નિર્મળ દૂધને જ ગ્રહણ કરીને જળને પડતું મૂકે છે, તે જ પ્રમાણે જે શ્રોતા અનેક શાસ્ત્રોનું શ્રવણ કરીને પણ તેમાંથી સાર ભાગ અલગ કરીને ગ્રહણ કરે છે તેને હંસ શ્રોતા કહે છે. જેમ સારી રીતે ભણાવેલો પોપટ પોતાની મધુર વાણીથી શિક્ષકને તથા તેની પાસે આવનારા બીજા લોકોને પણ ખુશ કરી દે છે, તે જ પ્રમાણે જે શ્રોતા કથાવાચક વ્યાસના મુખેથી ઉપદેશ સાંભળીને તેને સુંદર અને મર્યાદિત વાણીમાં ફરીથી કહી શકે છે તથા વ્યાસ અને શ્રોતાઓને અત્યંત પ્રસન્ન કરે છે તેને શુક કહેવાય છે. જેમ ક્ષીરસાગરમાં માછલી મૌન રાખીને આંખનું મટકું માર્યા વિના હંમેશા દુગ્ધપાન કરતી રહે છે, તે જ પ્રમાણે જે શ્રોતા કથા સાંભળતા આંખનું મટકું માર્યા વિના વક્તાની સાથે અખંડ દ્રષ્ટિ રાખીને મૌન ધારણ કરતા રહીને નિરંતર કથારસનું પાન કરતા રહે છે તે કથા પ્રેમી મીન શ્રોતા કહેવામાં આવે છે. આ પ્રવર અર્થાત ઉત્તમ શ્રોતાઓના ભેદ કહેવામાં આવ્યા છે. હવે અવર અર્થાત અધમ શ્રોતાઓના લક્ષણ કહેવામાં આવે છે. વૃક એટલે કે શિયાળ, જેમ શિયાળ જંગલમાં કર્ણપ્રિય અવાજ સાંભળવામાં મગ્ન હરણાઓને ભયભીત કરાવનારી ગર્જના કરે છે, તે જ રીતે જે મૂર્ખ લોકો કથા સાંભળતા રસિક શ્રોતાઓને ઉદ્વિગ્ન કરતા વચ્ચે વચ્ચે મોટેથી બોલે છે તે વૃક કહેવાય છે. હિમાલયના શિખર પર એક ભુરુંડ જાતિનું પક્ષી હોય છે. તે કોઈના બોધ વચનો સાંભળીને ગમે તેમ બોલ્યા કરે છે, પરંતુ સ્વયં તેનો લાભ લેતું નથી. એ જ પ્રમાણે જે ઉપદેશની વાતો સાંભળીને બીજાને તો ઉપદેશ આપે છે, પરંતુ સ્વયં આચરણમાં મૂકતો નથી, એવા શ્રોતાઓને ભરુંડ કહે છે. ઓરુષ એટલે બળદ. તેની સામે મીઠી દ્રાક્ષ હોય અથવા કડવી વેલ, બંનેને એક સરખી સમજીને તે ખાય છે. તે જ પ્રમાણે જે સાંભળેલી વાતો ગ્રહણ તો કરે છે, પરંતુ તેમાંથી સાર અસાર વસ્તુનો વિચાર કરવામાં તેની બુદ્ધિ આંધળી અસમર્થ હોય છે, એવો શ્રોતા ઋષિ કહેવાય છે. જેમ ઊંટ મધુર ગુણવાળા આમ્ર ફળને છોડીને માત્ર લીમડાના જ પાન ચાવે છે, તે જ પ્રમાણે જે ભગવાનની મધુર કથા છોડીને તેનાથી વિપરીત સંસારની વાતોમાં રચ્યો પચ્યો રહે છે તેને ઉષ્ટ્ર શ્રોતા કહે છે. આ પ્રમાણે શ્રોતાઓના થોડા ભેદ અહીં કહેવાયા છે. આ સિવાય પણ પ્રવર અવર બંને પ્રકારના શ્રોતાઓના ભ્રમર અને ગદર્ભ વગેરે ઘણા ભેદ અહીં દર્શાવવામાં આવ્યા છે. આ બધા ભેદોને તે શ્રોતાઓના સ્વાભાવિક આચાર વર્તન પરથી પારખવા જોઈએ. જે શ્રોતા વક્તાની સામે તેમને વિધિપૂર્વક પ્રણામ કરીને બેસે અને બીજી સાંસારિક વાતોને છોડીને માત્ર શ્રી ભગવાનની લીલા કથા સાંભળવાની ઈચ્છા રાખે, કથાના રહસ્યને સમજવામાં ખૂબ ચતુર હોય, નમ્ર હોય, હાથ જોડીને શિષ્ય ભાવથી ઉપદેશ ગ્રહણ કરે અને અંતરમાં શ્રદ્ધા વિશ્વાસ રાખે, જે સાંભળે તેના પર બરાબર ચિંતન કરે, જે વાત ન સમજાય તે પૂછે અને નિર્મળ ભાવે શ્રીકૃષ્ણના ભક્તો ઉપર હંમેશા પ્રેમ રાખતો રહે, આવા શ્રોતાને વક્તાઓમાં ઉત્તમ શ્રોતા કહે છે. હવે વક્તાના લક્ષણ બતાવે છે. જે વક્તાનું મન હંમેશા ભગવાનમાં લાગેલું રહે, જેને કોઈ પણ વસ્તુની અપેક્ષા ન હોય, જે ભગવાનનું સુહૃદ અને દીનજનો પર દયા રાખનારો હોય તથા અનેક યુક્તિઓ પૂર્વક તત્વોનો બોધ કરાવવામાં ચતુર હોય, આવા વક્તાનું મુનિજનો સન્માન કરે છે. હે વિપ્રો, હવે હું ભારત ભૂમિ પર શ્રીમદ ભાગવત કથાનું સેવન કરવા માટે જે આવશ્યક વિધિ છે તે કહું છું, તમે સાંભળો. આ વિધિનું પાલન કરવાથી શ્રોતાની સુખ પરંપરાનો વિસ્તાર થાય છે. શ્રીમદ ભાગવતનું સેવન ચાર પ્રકારનું છે, સાત્વિક, રાજસિક, તામસિક અને નિર્ગુણ, જેમાં યજ્ઞની જેમ તૈયારી કરવામાં આવી હોય, ઘણી બધી પૂજા સામગ્રીથી જે અત્યંત શોભા સંપન્ન હોય અને ખૂબ જ પરિશ્રમથી અને ખૂબ જ ઉતાવળમાં 7 દિવસમાં જ જેની સમાપ્તિ કરવામાં આવે, તે પ્રસન્નતાપૂર્વક કરાયેલું શ્રીમદ ભાગવતનું સેવન રાજસિક છે. એક અથવા 2 મહિના સુધી ધીરે ધીરે કથારસનું આસ્વાદન કરતા કરતા વિના પરિશ્રમે જે શ્રવણ થાય છે તે પૂર્ણ આનંદને વધારનારું સાત્વિક સેવન કહેવાય છે. જે ક્યારેક ભૂલથી છોડી દેવામાં આવે અને વળી પાછું યાદ આવતા શરૂ કરી દેવામાં આવે, આ પ્રમાણે એક વર્ષ સુધી આળસ અને શ્રદ્ધા વિના ચલાવવામાં આવે તેને તામસિક સેવન કહે છે. જ્યારે વર્ષ મહિના કે દિવસોના નિયમોનો આગ્રહ છોડીને હંમેશા પ્રેમ અને ભક્તિ સાથે શ્રવણ કરવામાં આવે ત્યારે તે નિર્ગુણ સેવન માનવામાં આવે છે. પરીક્ષિત રાજા અને સુખદેવજીના સંવાદમાં પણ જે ભાગવતનું સેવન થયું હતું તેને નિર્ગુણ કહેવામાં આવ્યું છે. તેમાં જે 7 દિવસની વાત આવે છે તે તો રાજાના આયુષ્યના બચેલા દિવસોની સંખ્યા પ્રમાણે છે. સપ્તાહ કથા કરવા માટે નહીં, ભારત વર્ષ સિવાય અન્ય સ્થાનોમાં પણ ત્રિગુણ સાત્વિક, રાજસિક અને તામસિક અથવા નિર્ગુણ સેવન પોતાની રૂચિ પ્રમાણે કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે જે કોઈ પણ પ્રકારે થઈ શકે શ્રીમદ ભાગવતનું સેવન, તેનું શ્રવણ કરવું જોઈએ. જેઓ માત્ર શ્રીકૃષ્ણની લીલાઓના શ્રવણ, કીર્તન અને રસાસ્વાદ માટે આતુર રહે છે અને મોક્ષની પણ ઈચ્છા રાખતા નથી, એમના માટે તો શ્રીમદ ભાગવત જ ધન છે. તથા જેઓ સંસારના દુઃખોથી ગભરાઈને પોતાની મુક્તિ ઈચ્છે છે તેમના માટે પણ આ શ્રીમદ ભાગવત જ ભવરોગની ઔષધિ છે. તેથી આ કલિકાલમાં શ્રીમદ ભાગવતનું પ્રયત્નપૂર્વક સેવન કરવું જોઈએ. આ ઉપરાંત જે લોકો વિષયોમાં જ રમણ કરવા વાળા છે, સાંસારિક સુખની જ જેમને હંમેશા ઈચ્છા રહે છે, તેમના માટે પણ આ કલિયુગમાં સામર્થ્ય, ધન અને વિધિ વિધાનનું જ્ઞાન ન હોવાથી કર્મ માર્ગ યજ્ઞ યાગાદીથી પ્રાપ્ત થનારી સિદ્ધિ અત્યંત દુર્લભ બની ગઈ છે. આવી સ્થિતિમાં તેમણે પણ બધી રીતે હવે આ શ્રીમદ ભાગવતનું જ સેવન કરવું જોઈએ. શ્રીમદ ભાગવતની કથા, ધન, પુત્ર, સ્ત્રી, હાથી, ઘોડા વગેરે વાહન, યશ, મકાન અને શત્રુ વિનાનું રાજ્ય પણ આપી શકે છે. સકામ ભાવથી શ્રીમદ ભાગવતનો આશરો લેનારા મનુષ્યો આ સંસારમાં અભિષ્ટ ઉત્તમ ભોગ ભોગવીને છેવટે શ્રીમદ ભાગવતના જ સેવનથી શ્રીહરિના પરમધામને પ્રાપ્ત થઈ જાય છે. જેમને ત્યાં શ્રીમદ ભાગવતની કથા વાર્તા થાય છે તથા જે લોકો આ કથા સાંભળવાના રસિયા હોય તેમની સેવા સહાયતા પોતાના તન અને ધનથી કરવી જોઈએ. તેમના અનુગ્રહથી સહાયતા કરનાર મનુષ્યને પણ ભાગવત સેવનનું ફળ પ્રાપ્ત થાય છે. કામના 2 વસ્તુઓની થાય છે, શ્રી કૃષ્ણની અને ધનની. શ્રી કૃષ્ણ સિવાય જેની પણ કામના કરવામાં આવે તે બધું ધન સંજ્ઞાની અંતર્ગત છે. શ્રોતા અને વક્તા પણ 2 પ્રકારના માનવામાં આવ્યા છે. એક તો શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરનારા અને બીજા ધન સાથે પ્રેમ કરનારા. જેવો વક્તા એવો જ શ્રોતા હોય તો તે કથા રસિક બને છે અને તેથી આનંદમાં વૃદ્ધિ થાય છે. જો બંને વિપરીત વિચારના હોય તો રસનો આભાસ થાય છે અને કશું ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ જે શ્રીકૃષ્ણના પ્રેમી, વક્તા અને શ્રોતા છે તેમને વિલંબ થવા છતાં પણ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ ધનની કામના વાળાઓને તો ત્યારે જ સિદ્ધિ મળે છે જ્યારે તેમનું અનુષ્ઠાન વિધિ વિધાનથી સાંગોપાંગ પૂર્ણ થાય. શ્રી કૃષ્ણની પ્રાપ્તિની ઈચ્છા રાખવા વાળા સર્વથા ગુણહીન હોય અને તેમની વિધિમાં કંઈક કમી રહી જાય તો પણ જો તેના હૃદયમાં પ્રેમ છે તો તે જ તેના માટે સર્વોત્તમ વિધિ છે. સકામ મનુષ્ય કથાની સમાપ્તિના દિવસ સુધી સ્વયં સાવધાન રહીને બધી વિધિઓનું પાલન કરવું જોઈએ. ભાગવત કથાના શ્રોતા અને વક્તા બંને માટે પાળવાના નિયમો આ પ્રમાણે છે. દરરોજ સવારે સ્નાન કરીને પોતાનું નિત્ય કર્મ પૂરું કરી લે, પછી ભગવાનનું ચરણામૃત લઈને પૂજન સામગ્રી સાથે શ્રીમદ ભાગવતજીનું તથા વ્યાસજીનું પૂજન કરે, ત્યાર પછી ખૂબ જ પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સ્વયં કહે અથવા સાંભળે, મૌન રાખી દૂધ અથવા ખીરનું ભોજન કરે, બ્રહ્મચર્યનું નિત્ય પાલન કરે અને ભૂમિ પર શયન કરે, ક્રોધ અને લોભનો ત્યાગ કરે, દરરોજ કથા વિરામ પછી કીર્તન કરે અને કથા સમાપ્તિના દિવસે રાત્રિ જાગરણ કરે. સમાપ્તિ પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપી સંતુષ્ટ કરે. કથાના વક્તા ગુરુ મહારાજને વસ્ત્ર આભૂષણ વગેરે આપીને ગાયનું દાન કરે. આ પ્રમાણે વિધિ વિધાન પૂર્ણ થયા પછી યજમાનને સ્ત્રી પુત્ર ઘર રાજ્ય અને સંપત્તિ વગેરે જેની પણ ઈચ્છા હોય તે બધું મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ સકામ ભાવ એક બહુ મોટી વિડંબના એટલે કે ઉણપ છે. શ્રીમદ ભાગવતની કથામાં તે શોભાસ્પદ નથી. શ્રી સુખદેવજીના મુખેથી કહેવાયેલું આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કળિયુગમાં સાક્ષાત શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું અને નિત્ય પ્રેમાનંદ રૂપ ફળ પ્રદાન કરાવનારું છે. ઇતિ શ્રી સ્કંદાંદે મહાપુરાણ એકાશીતિ શાસ્ત્રયામ સહિતાયામ દ્વિતીય વૈષ્ણવ ખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ય ભાગવત શ્રોતુ વક્તૃ લક્ષણ શ્રવણ વિધિ નિરૂપણ નામ ચતુર્થો અધ્યાય. ઇતિ શ્રી સ્કંદ મહાપુરાણ અંતર્ગત બીજા વૈષ્ણવ ખંડમાંનો શ્રીમદ ભાગવત મહાત્માયનો ભાગવતના શ્રોતા તથા વક્તાના લક્ષણો તેમજ તેની શ્રવણ વિધિનું નિરૂપણ નામનો ચોથો અધ્યાય સમાપ્ત. સમાપ્ત મિદમ શ્રીમદ ભાગવત મહાત્મયમ શ્રીમદ ભાગવત મહાત્મય સમાપ્ત. હરિ ઓમ તત્સમ શ્રી કૃષ્ણ અર્પણમ અસ્તુ. શ્રી કૃષ્ણને સર્વ ફળમ અર્પણમ કરોમિ. હરિ ઓમ તત્સત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.